રાજાને માત્ર તો આ બધે એફર્ટ છે એ મને મળી ગયું છેલ્લું. ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, એ જ પદ જોઈએ ને. કોઈ ગાર પડે તો તમને છતાં ડિપ્રેશન ના આવે, તો એ આનંદમાં. ગાય પડે તો આનંદ ના જાય તમારો, એવું જોઈએ ને. જે પદ અમે પ્રાપ્ત કર્યું છે એ જ પદ તમારે જોઈએ છે કે એથી મોટું જોઈએ છે? અનુભવ માં એટલે તમને સર્વ પણ જાય નહી, ચિંતા થાય એવું કરી આપી પછી કરાતી જઈ. અને મોક્ષ છે અહિયાં ગાળ ભરે તો મોક્ષ, પચાઘાત થાય તો એવો પછી એથી વધારે પંચ કર્યું. પછી તમે પુલા કરી દેશો એને જરૂર કરી દઉં, જરૂર કરીશું, જરૂર કરીશું. એવું પદ મારે ચોવીસ કલાક આજ્ઞા મળ્યો છે, પછી ભરવાનું. ચોવીસ કલાક આજ્ઞા મળ્યો છે, આજ્ઞામાં રહેવાનું છે. આજ્ઞામાં ચોવીસ કલાક થઈ શકાય ખરું? ચોવીસ કલાક રહી શકાય એમ શો છે? આજ્ઞામાં પણ ખંડ થઈ જાય, રહી શકાય, પણ આજ્ઞામાં ખંડ થઈ જાય, બ્રેક આવી જાય. તમારે ચિંતા ઉભાથી થાય છે કેમ? હાથમાં એ થયું તું તો ના થયું? સેવા કરી, બિલકુલ ચિંતા, સેવા કરી, શાંતિ થી સેવા કરી. તમને કશું ના થયું? મનમાં એમ ના થયું જતું રહ્યા છે, જતું રહ્યા છે. કે આ તું જે કોલ છું એ સુક્ષ્મત વસ્તુ છે, અને અમારા શબ્દો એ શું છે તે અહીં ચાલો ફળ કે છે. શું કે છે? ફૂલમાં સૂક્ષ્મતમ સિદ્ધ ફળ છે. મારે ઘોટ જ્ઞાની અમારા ઉપરી વેદના ચાર વેદના ઉપરી એ જ્ઞાની ત્યાં જ્યાં તને આ ધીજે ફેર કે છે. દાદા એમને કહ્યું ને કે જ્યાં શબ્દ પહોંચતો નથી, મન પહોંચતું નથી, એ વસ્તુ છે અનુભવ. હવે ગમે એટલા પુસ્તકો વાંચે, ગમે એટલો અભ્યાસ કરે, બધા 10 વર્ષ આખી જિંદગી, પણ પછી જે વસ્તુ એને પહોંચતી નથી એ કેવી રીતે બતાવે? એ પકડાય એવી વસ્તુ જ નથી. એટલે એને સદગુરુ પાસે મુક્ત પુરુષ પાસે જાઓ. મુક્ત પુરુષ બંધાયેલા માણસ ને શું અપેક્ષા હોવી જોઈએ? મુક્ત પુરુષ કોઈ જગ્યાએ છે તેને કઈ વિનંતી કઈ સાહેબ આપ સુધા પણ હું બધા મને એક વાંટો છોડી આવ્યો, બીજા બધા વાંટા જ પડી. શું કે મમ્મી એક વાંટો કાપી આલો, આ બધા વાંટા બધા બંધેલા છે. એક વાંટો કાપી આલો એટલે પછી મને ખબર પડી વાંટો ખપે. હું મારી પાસે આમ તેમ આવ્યું શું કરું? તમારે એક વાંટો કાપવો છે બધા? બધા બધા દાદા પૂછો પછી એનું શુક્ર અધૂરું રાખીએ. પૂછો પછી શું કામ અધૂરું રાખીએ? એમાં પૂછવું પડે કે દર્દી ની શું સ્થિતિ છે એ જોવી પડે. ઉંમર ઈચ્છે તે નથી. તમે હું આવ્યા છો? એ વાત છે. એને બહુ આનંદ, ભેગું વિજ્ઞાન છે. અનંતા તીર્થંકરો, અનંતા તીર્થંકરોનું છે. ના એ બીજા તીર્થંકર ની વાત છે, એ આપણે બોલાય નહીં સાચી વાત. પણ આ ચોવીસ થઈ એમની જ વાત આપણે અત્યારે તો આગળ આપણે અવસર પડી માં છીએ ત્યાંથી બીજા નહીં વાત ના કરે. નહી તો પછી એના જેના જેના થકી ભૂલ પામ્યા જેના ઉપકાર છે તે ભૂલી જાય, બીજો ઠેકાણા ઘણી વાત થઈ જાય. ઉપકાર તો આ ચોવીસ છે ને, આ ચોવીસ છે. જય એટલે આ બ્રહ્મચર્ય ઉપર આચાર્ય પદ નું પુસ્તક લખીશું. હું જે બોલ્યો છું કે આચાર્ય પાન થયા પુસ્તક આ બ્રહ્મચર્ય ઉપર એક જ વિષય ઉપર, એટલે વાંચીને પછી સ્ત્રી અને પુરુષો બંને જોડે અહીંયા આગળ મારી પાસે ગ્રંથે રસ લેવા આવે. તાર જવાબદારી જાણતા નતા ને, તું જવાબદારી ત્યાં બ્રહ્મચર્યમાં લોકનું દેખી લોક સંજ્ઞાએ લોક કરે એવું એ કરે જઈ નો ભક્ત વૈષ્ણવ કરે કઈ છે લાવ. અમે કોઈને ભૂલ ના ભૂલ તમે જે કયા હોય છે અમે કોઈને ભૂલ ના ભૂલ શું જ્ઞાની પુરુષ અમે તમે દેખાડીએ ભણ્યા કૃપા ભગવાન ની કૃપા ઉતારીએ બાકી અમે તો આ ગુરુ લઘુ અને વ્યવહાર થી લઘુત્તમ નિશ્ચય થી ગુરુત્તમ નિશ્ચય થી ગુરુત્તમ કેવા એટલે ગુરુ નહી કેવું ગુરુ એ અહીંયા આવશે મળ્યો શું મળ્યો ને ફરી લાભ મળે ને ના તો આપણે ખરાબ વિચારો જ્ઞાન દબાવ હોય તો ઉડાવી લઈ હવે તો અતિન્દ્રિય આનંદ ની જરૂર છે કે રવિવારે તમે અલાવ કરી દેશે રિપોર્ટ મૂકી આપીશું તમે કપના આરામ બોલશો નહીં બોલવા જેવું જ નથી ભૂલશે ભૂલ છે એમાં કઈ થયું એમાં કઈ ભૂલ છે મયંક ભાઈ થયું શી ભૂલ છે હું અહીંયા આવ્યા તો નામ વગર નો આત્મા હતો જયારે અહીંયા આવ્યા ત્યારે નામ વગર નો આત્મા હતા સંસારીઓએ નામ પાડ્યા સંસારીઓએ નામ પાડ્યા એટલે આ મયંક પડ્યું તમે ખરેખર મયંક ભાઈ ન હોય ને હા ખરેખર શું છો સૂક્ષ્મ જીવાત્મા સૂક્ષ્મ જીવાત્મા શરીરનું રૂપ ધારણ કરેલું કારણ કે મારું જે મારું અપમાન કરે છે એને અપમાન કર્યા બરાબર કારણ કે મારું જે અપમાન કરે છે એના જ અપમાન કર્યા બરાબર છે તમને એવું મન ને મારવું સી રીતે મન ને મારવું સી રીતે એ પૂછવા માંગે જે તમે કહો છો અત્યારે બંને ટકલ છે જે કહો છો એ આપણું મન આપણને આ બધાથી રોકે છે જે તમે કહો છો એ આપણું મન આ બધાથી રોકે છે આગળ નથી વધવા દેતું આગળ નથી વધવા દેતું એટલે આપણને માન અપમાન એ બધું દેખાય છે એટલે આ બધું માન અપમાન ને બધું દેખાય છે મન ને વાત કરો ને ગયા એટલે તરત તમારે વિચાર કરવાનો કે આ તમારા કર્મ નો ઉદય થી કતો છે. ક્યારે કતો છે? કર્મ ના ઉદય. તમારા કર્મ નો ફળ રૂપે કતો છે. આનું કેમ ના થતો? તમે કઈ ભાગ માં આયા માટે હિસાબ તમારો તો ચૂકવ્યો, માટે એ ચૂકવનાર તો નિમિત્ત છે. અને નિમિત્ત ઉપર ખરાબ વિચાર તો ના કરાય, પણ એનું સારું થશે. મને કર્મ થી છોડાયો છે, આ કર્મ થી મુક્તિ અપાવડે. સારું જયારે વિચાર કરો ત્યારે મન વ્યસ્ત થતું જશે. આવું હો વખત થાય, હો વખત આ એક વખત થયું, એવું હો વખત બને તો મન વ્યસ્ત થઈ જાય. કરશો એવું? ક્યાંથી શરૂ કરશો? અત્યારથી. એમ આપડા કર્મ ના ઉદય છે ને બધા. એમને દાદા જ કે છે. એમનું નામ અંબાલાલ છે. 102 વર્ષ ની ઉંમર છે. એમનું નામ અંબાલાલ છે અને 102 વર્ષ ની ઉંમર છે. અને એમને દાદા જ કે છે. મણિનગર. મણિનગર રહે છે. અત્યારે ઉમર ના હિસાબે અહીં રહેવા આવ્યા છે. મકાન છે અહિયાં. ઉમર ના હિસાબે એમને અહિયાં મકાન છે, ત્યાં રહેવા આવ્યા છે. પોતાનું મકાન? હા, પણ આપી દીધેલું છે. છોકરા બોકરા છે? લગ્ન જ નતા કર્યા. લગ્ન જ નથી કર્યા. એમણે જે મકાન નોકરી કરતા હતા, એ નોકરીના સમય દરમિયાન એમણે મકાન બંધાયેલું. પછી જયારે આ લાઈન ઉપર ગયા એટલે એમણે મકાન સમર્પિત કરી દીધું. નોકરી દરમિયાન એમને આ મકાન બંધાયેલું અને એ પછી એમને આ ધ્યાન અને આ બધું થયું પછી આ સમર્પિત કરી દીધેલું મકાન. પાછા આવ્યા ને? ઉંમર ને હિસાબે આવી આવ્યા. ઉંમર ને હિસાબે સમર્પિત કરેલું પાછું આપેલું કરે. ચાલીસ વર્ષ સુધી અનાજ ખાધું, પછી બહાર જતી નહીં ખાતા. બંધન નથી. આપી જાય તો પીએ, નહીં તો ના પીએ. આપી જાય તો પીવે, નહીં તો ના પીવે. એવું કશું જ નહીં. બીજું કશું વ્યસન છે? કશું જ નહીં. તમાકુ એટલે છે એ એમના ગુરુ ની આજ્ઞા થી તમાકુ ખાય છે. તમાકુ એટલે છે એમના ગુરુ ની આજ્ઞા થી ખાય છે. ખાય છે. ખાય છે. ગુરુ એ આજ્ઞા કરી છે કે ગુરુ આવ્યા હતા, ગુરુ એ કીધું તને આપે તો ખાજે, નહીં તો નહીં ખાવાની. ગુરુ આવ્યા હતા અને ગુરુએ કીધું કે તને આપે તો ખાવાની, નહીં તો નહીં ખાવાની. ગુરુજી હતા કે ના? ગુરુજી એ સમાધિ લઈ લીધી. ગુરુજી એ સમાધિ લઈ લીધી. એમના ગુરુજી એ સમાધિ લઈ લીધી. એમના ગુરુ ના ગુરુ એ સમાધિ લઈ લીધી. સિનોર માં સમાધિ લીધી. એ મને વાત નથી, એ ખ્યાલ નથી. એમણે એ સેજ જે વર્ણન કરતા હતા એના આધારે હું કહું તો ખાડો ખોદાયો હતો એમણે જમીન ની અંદર. એમણે 25 કે 30 ફૂટ નો ખાડો ખોદાઈ અંદર ભૂસકો મારી સમાધિ લઈ લીધી. 1/2 કલાક પછી શિષ્યોને કીધું ઉપરથી કે તમે હવે માટી નાખી દેજો, હું હલનચલન ન કરું. તો હલનચલન કરું તો નહીં નાખવાની, પણ હલનચલન કરેલું નહીં એમણે. સમાધિ આવી ગયેલી, માટી નાખીને સમાધિ લીધી. એમને ખાડો ખોદાયેલો અને પછી એમાં ભૂસકો માર્યો અને 1/2 કલાક પછી એ શિષ્યોને એમને કહી રાખેલું કે બધું માટી ને બધું નાખી રહ્યું એમ કે. અને એ રીતે એમને સમાધિ લીધેલી. હલનચલન કરે. દૂધ કોણ આપ્યા છે મહારાજ ને? આવે છે દૂધ એમને ત્યાં, એટલે આપે છે. આવે દૂધ? આવે છે એમને ત્યાં. દૂધ આવે છે એટલે આપે છે. એ જાતે જ લે છે. એ જાતે જ લે છે. આપી જાય છે દૂધ. આપી જાય છે એમને દૂધ. દૂધ આપી જાય છે. પછી એ ઉપર મકાન નીચે દૂધ નીચે એમના ભત્રીજા રહે છે. એમને સોંપી દીધેલું એમણે. મન વસના મન મન મન ની ઢોધર લઈને ચાલો ભટકે છે. મન તો વસ્તે એવું બસ. હા અને રસ્તો દેખાય તે રીતે કરશે તો કા એવું છે બરાબર. પછી તમારે રસ્તો ના કરાય શક્તિ ના હોય તો પછી આવજો. તમે પેસે પડી ગયા નહીં. શક્તિ ના હોય તો પછી આત્મા ચાલ્યો જવાનો. શક્તિ ના હોય તો આત્મા ચાલ્યો જવાનો. શક્તિ ના હોય તો આત્મા ચાલ્યો જવાનો. એટલે આ જઈ કરતો પાડવાના. ગુસ્સો આવે ત્યારે એમને એમ કીધું કે તું હસ. મને એમ કેવું, મને શું કેવાનું? તું હસ. હસવાનું હસવાનું. પેલા એમણે બધા ઘણા તરીકા બતાવ્યા હતા. એમને પેલા બીજા બીજી ઘણી રીતો બતાવેલી. એમણે એમ કીધું તને ગુસ્સો આવે તો તારે અનાજ નહીં ખાવાનું, કે આજે હું સવારે નહીં જમું. તમે બપોરે ગુસ્સો આવે તો સાંજે નહીં જમવાનું, રાતે ગુસ્સો આવે તો બીજે દિવસ આખો દિવસ નહીં જમવાનું. એમને એમ કીધેલું કે તમે ગુસ્સો આવે સવારે તો બપોરે નહીં જમવાનું. એની ઉત્પન્ન ક્યાંથી થતા હશે? આમ આમ બંધ કરીએ, આમ કાપકાપ કરીએ ત્યારે તો રૂટ કોઝ બંધ કરીએ શું ખોટું? આ તો ઉપર દાવા કાપીએ તો ફરી ફૂટી નીકળે. ફરી ફૂટી નીકળે ને આપડે ના કહીએ બંધ થઈ જાય. દીવો દીવો છે સાહેબ આજનો. એ મને નથી બતાવ્યો એટલે હું તમને આજ્ઞા કરું. તમે બતાવો. એ એમના ગુરુજી એ બતાવ્યો નથી એટલે હું તમને આજ્ઞા કરું છું. તમે બતાવો. એ નથી ચેતન નો ગુણ, નથી જડ નો ગુણ. ચારિત્ર ગુણ ની પર્યાય ઊંધી વળી ગયેલી હોય છે. ચારિત્ર ગુણ ની પર્યાય ઊંધી વળી ગયેલી હોય છે. ચારિત્ર ગુણ ની પર્યાય ઊંધી વળી ગયેલી હોય છે. ઊંધી પછી ક્ષતિ થાય. એવું તો મારી દર રોકાઈ શીખવાયું છે ઊંધું. કેવું કેવું ઊંધું કલ્પનાઓ બધી છે બધી. એ વ્યતિરેક ગુણ છે. કેવો છે? વ્યતિરેક ગુણ છે. એ આત્મા નો ગુણ નથી. અરે પુત્ર નો ગુણ છે. જળ નો ગુણ નથી. વ્યતિરેક ગુણ છે. આત્મા અને પરમાણુ ભૂગળ જે ભેગા થવાથી ઉત્પન્ન થનારો ગુણ છે. પોતાનો ગુણધર્મ નથી. એ બે છૂટા પડી જાય ને તો એ પછી છૂટા પડી જાય તો પછી અમે એ કરી રહ્યા પછી બંધ થઈ જાય. ચિંતા ચિંતા બધું બંધ. ધ્યાન ના થાય એટલે પણ મોક્ષ થવાનું છે. આ તો તમે રૌદ્ર ધ્યાન ના થાય તો એ મોક્ષ ની નિશાની. આ તો તમે રૌદ્ર અત્યારે સાધુ સંન્યાસીઓ અત્યારે બધા પહેરી ગયું. ન જુઓ તો આ તો તમે રૌદ્ર ધ્યાન છે. તમારે થતું નથી ને? મન જવા દયા કશું કરતું નહી ને. વ્યસ્ત થઈ ગયેલું છે. મન વ્યસ્ત થઈ ગયેલું છે. જો મન મન વ્યસ્ત થઈને બેઠા તારે અહીંયા ઘેર લાખ ઘર બંગલા થોડી નહીં આવ્યા મારી પાસે. ગામડે ગામડે ફરજ મન વસ્ત થઈ સાર. અને તેને મન ને વસ્ત કર્યું અને જગત ને વસ્ત કર્યું. પછી શું પછી બોલવાનું? વસ્ત કરવાનું કે જેને મન ને વસ્ત કર્યું જગત ને વસ્ત કર્યું. આ સિદ્ધશિલા છે, આ સિદ્ધશિલા છે. આત્મજ્ઞાન ની અનુભૂતિ છે તે જ્ઞાન વિશે જરા સમજાવો કે છે. હંસાશ્રીજી મહારાજ સાહેબ નામે હંસાશ્રીજી હંસાભાઈ આપને જે જ્ઞાન ની અનુભૂતિ છે એ વિશે જરા કહો કહીએ. જ્ઞાન આમ તો એમને આત્મજ્ઞાન વિશે આત્મા વિશે સમજવું છે. અરે પાડોશી જેવો લાગે, પાડોશી માલકી નહી દેહ ની. આ બોલે છે તેની માલકી નહી, આ વાણી હું બોલતો નથી, આ ઓરિજિનલ ટેપ રેકર બોલે છે. વક્તા ઓરિજિનલ ટેપ રેકર છે. તમે શ્રોતા, તમે જ્ઞાતા દ્રષ્ટ, હું જ્ઞાતા દ્રષ્ટ, એવો વ્યવહાર છે આ. નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર. જ્ઞાતા દ્રષ્ટા તરીકે જ રહેવાનો વ્યવહાર. અને જે સત્સંગ થાય ઓરિજિનલ તે આપણે કઈ બધી કર્યા. શું બીજું પૂછ્યું છે? તો નિરંતર સમાધિ સત્ય વધી સમાધિ ગઈ ને સત્ય વધી સમાધિ ગઈ. શ્રીમદ રાજચંદ્ર એના મોસાળ પક્ષે સગા થાય છે. શ્રીમદ રાજચંદ્ર મોસાળ પક્ષે કઈ મામા કેમ થાય છે? રમાણિયા નહીં, હદિયા ગામ ના છે. બરોબર, રમાણિયા નહીં, રાજકોટ ના મોસાળ નું વાંકાને પેલા રસિકભાઈ વાળું વાંકાને વાંકાને. અમારે જોઈએ છે. એના માટે નાના પુરુષો ની ખોજ કરતા હતા, આવા પુરુષો ની ખોજ કરતા હતા. વિનોબા ને બધા જે સ્વામી શિવશંકર નું જે આત્મજ્ઞાન છે તે સાથે વિતરાગ વિતરાગ વિજ્ઞાન. બાકી બીજા આત્મા આત્મા કરે છે ને એમાં પછી થોડી વાર વિતરાગો નું કહેલું આત્મજ્ઞાન છે. બીજું આત્મજ્ઞાન ચાલે છે તદ્દન ચોખ્ખું વિતરાગો નું વિજ્ઞાન છે. મહાવીર ભગવાને કહ્યું કે ચાર પ્રકારના ધ્યાન છે. એક આર્ત ધ્યાન, એક રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. અને બીજા ધ્યાન કયા? એક પદસ્થ, પિંડસ્થ, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતી. બીજા બધા કલ્પના, બીજી બધી કલ્પનાઓ મન ને સ્થિર કરવા માટે આ પંડસ પિંડસ્થ એટલે શ્વાસ ને તો જય કરવાથી એકાગ્રતા રે, શાંતિ રે. પણ એ તો અનંત અવતારથી બાવાઓ બધા કરે છે, બધા હિમાલયમાં બધા બાવાઓ શ્વાસ ને જય કરે છે. પણ ભટક ભટક કરે હજુ હજુ કરોડો અવતાર થઈ શકે છે. પદસ્થ પિંડસ્થ રૂપસ્થ રૂપાતી એ ધ્યાન કરો ત્યારે વિતરાગ માર્ગ માં ચડાય. અને આ તો ધ્યાન દેવું ધ્યાન બંધ થાય ત્યારે જોવાનું કે મોક્ષ થવાની તૈયારી થઈ. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછો કર દેવ ને, આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછો. હા ઓળખે છે, 9 વર્ષ ના હતા ત્યારે દીક્ષાડી દીધી, 9 વર્ષ ની ઉંમર થી દીક્ષાડી દીધી. વધારો કર્યા કરવું, બીજું ના હોય તો સારી વસ્તુ મળે તો પછી એ કરવાની જરૂર ના હોય. બીજું કયું સાધન આપ કહો છો? જ્ઞાની પુરુષ ની આજ્ઞા પાડે એ ધર્મ છે. આ તો જ્યાં રોગ ધ્યાન બંધ કર્યો જ્ઞાની પુરુષ ની આજ્ઞા પાડે તો થઈ જાય, બંધ થઈ જાય. તમારે સંસારી ચીજો લેવા દેવાની હોતી નથી, તમારે કઈ કઈ જાત નું થાય છે રૌદ્ર ધ્યાન એ મને કહો તો હું તમને કહું કે આ રીતના આવું રીતે કરજો. રૌદ્ર ધ્યાન નથી થતું, ના થાય તો આર્ત ધ્યાન એ નથી થતું. આર્ત ધ્યાન હૃદય બધે હોય ને, ઉપર બખાડા કરતા અંદર બળ્યા કરતા હોય બધા. આ બધા આચાર્યો મારા પણ હવે સિલક એ સિલક ના હોય એવું હોય ને, બધા શ્રીમંત આચાર્યો એની પણ ખોટ હોય છે ને. પહેલા કરી બધા શ્રીમંત લોકો જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી કસાય આત્મા કહેવાય. એટલે નિરંતર કસાયમાં જ હોય, કસાયમાં જ હોય. ઇન્દ્રિયો થી મુક્ત થઈ ગયો છે અને કસાય રહિત થયો નથી. વચ્ચે નો ગાળો કસાય આત્મા નો ગાળો છે, કસાયમાં જ હોય નિરંતર ઉપાધિ. જ્ઞાની પુરુષ ની આજ્ઞા થી મુક્ત થાય, મુક્ત થાય તો નિવેડો આવે. આમને દાખલા આપીને સમજાવો ને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના, એટલે એમને ખ્યાલ આવશે. દાદા હું તો મા સતીજી છે ને ગુરુડી એમના એમના ગોરાણી એમના સંસારી બા હતા તે જ હતા. એ ઓફ થઈ ગયા 2 મહિના ના ઉપવાસ કરીને, હવે પોતે જ મોટા છે. 2 મહિના ના ઉપવાસ કર્યા એમાં પછી એક્સપાયર થઈ ગયા. બરોબર છે, પણ હવે પોતે ગુરુ રહે, માથે ગુરુ નથી ને હવે. આમ સાધી સાધવી નથી, પણ બધા સાધુ આચાર્ય હોય એ ખરા. વડમ વડા ને કકડાટ એમને કશાય નથી ગમતા, બિલકુલ કશાય ગમતા જ નથી. રાગદેશ બિલકુલ નથી, રાગદેશ ના હોય હોત. રાગદેશ ગમતા નથી. રાગદેશ વગર કોઈ માણસ હોય છે ને એટલે ઝઘડો ટંટો નહીં એમ એ રીતે અમારે કોઈ દાડો ઝઘડો ટંટો નથી થતો એમ એટલે સારું છે પૂછારી એમને આત્મા માં જ રૂચિ છે એ માટે જ કઈ કર્યા કરે છે એમને આત્મા સંબંધી જ વસ્તુ કર્યા કરે છે કોઈ આવે તો એના વિશે વાત કરે બહુ માથાકૂટ ના કરે સરળ છે સરળતા છે આત્મા પ્રાપ્ત કરે ત્યાર પછી બધું આ જાય નહીં તો નિવેડો આવે નહીં અને આત્મા પ્રાપ્ત કરે ને તો નિવેડો આવે દીક્ષા આપતા હતી ને એ વિતરાગી દીક્ષા હતી તે રચમત ની દીક્ષા હતી રચની દીક્ષા હતી રચની દીક્ષા ભગવાન તો ચાલે નહી ભગવાન તો વિતરાગી દીક્ષા જોઈએ વિતરાગી દીક્ષા કેવી હોય કે દીક્ષા આપે તે દારે ધૂળ વસરાય જાય તે દારે આઠ હજાર દસ હજાર ત્યારથી તેદારથી બંધ જાય અહંકાર મમતા બધું વસરાય જાય ભગવાન મહાવીર બાકી ગયા હતા ને કે 84 ગત નીકળશે ભગવાન ગત એટલે શું તમે જણા છો દાદુઓરી હે ત્રણ આચાર્ય ત્રણ સાધુ એ જુદા ત્રણ જેલ ત્રણ જેલ જુદા બે એ ગત કહેવાય બે જેલ બે ના કહેવાય ત્રણ થી બધા બે હે ગત જુદા માર્યા બાદ જુદા ગત છે ને જુદા છે એનો વર્ષ નથી સમજે નહીં પડવાથી પોતે પોતાનું નુકસાન કર્યું શ્રદ્ધા તો રાખેલી રે નઈ ને રાખે તો પછી રે રહી પછી પણ મહી રસ આવે ને જયારે ક્યારે મીઠી લાવે ને ત્યારે નાનું છોકરું નાખી ના દે ત્યારે હજુ ને અને શ્રદ્ધા રાખીએ ક્યારે મીઠી છે મીઠી બધે ના રહે કાપી લાગશે હું શ્રદ્ધા રાખીએ કે નહીં રાખીએ ને શ્રદ્ધા આવી જોઈએ આપણે આવી જ જોઈએ આપણને ત્યાં દાદા ભગવાન હસી જઈ જાય કઈ બોલે એટલું બધું આનંદ એટલું બધું મેં તમને બોલાવું છું તમે જ બોલાવો હવે દાદા ભગવાન હા દાદા ભાઈ આ તો જ્ઞાની પુરુષ છે આ જ્ઞાની પુરુષ છે અને દાદા ભગવાન એ તો મહાવીર છે એ ઋષભદેવ છે મહી પ્રગટ થયા છે તે જ છે એટલે તમે બોલો ને સ્મર મળે જો હું થઈ ગયો હોત તો ના બોલાય સમજો ને કોઈ બોલાય પણ કાયદાથી તમે સમજે સમજાય નહીં વાત આત્યાને બાકી ભગવાન જ કહેલું જ છે નહીં શાસ્ત્ર કહેલું છે કે જ્ઞાની પુરુષ કે ગ્રહસ્થ લિંગે હોય કે ત્યાગી લિંગે હોય પણ જ્ઞાની પુરુષ કોઈ લિંગ હોતું નથી બહાર હોય ને ત્યાં આગળ ભગવાને બધું બહુ કહ્યું છે શંકરભાઈ પણ આ તો ભગવાન જે દાદા ભગવાન છે ને એ તો એ મહી પ્રગટ થયા છે હું હોઉં આમ નમસ્કાર કરું કારણ મારે ટેન્શન 56 ડિગ્રી છે અને એમ કેવા નામે 4 ડિગ્રી ફૂટી મારે અને ભગવાન તો જો 8 ડિગ્રી છે એટલે મારે 4 ડિગ્રી ખૂટી એટલે સારું હું નમસ્કાર કરું તો તમારે થોડી ખૂટી છે ને એટલે આ બોલે ને એક થોડી વાર બોલો જોઈએ થોડી વાર બોલો જોઈએ અમૃત બિંદુ ટપક વાળો થયું થાય હા એટલું જ બોલવા નથી મોકલે લઈ જાય એવું છે હા એટલું જ બોલવા કારણ વિતરાત પરમાત્માની સિદ્ધિ ભક્તિ છે અને તરત ફળ મળે, તરત પછી રોકડું ઉધાર નહીં. આ બોલી રહ્યો તરત હે નહી, આનંદ આનંદ આનંદ પાર આનંદ. એ મસ્તી નહીં, પાછી મસ્તી તો બધા બહુ દાડા કરી મન ની મસ્તી, આ તો આત્માનો આનંદ. ખુલાસા મન ના થવા દે ને, દીક્ષા લીધા પછી આ નામ આપ્યું હંસાશ્રી, એટલે મનમાં નક્કી થઈ ગયું હંસાશ્રી શું એ પછી હગડતી હંસાશ્રી આ બધું બગાડ્યું. તમે કોણ છે જાણ્યા વગર બધું નકામું છે ને બધું, એટલે આ બધું હંસાશ્રી ને કોઈ કહે છે અમને મારું બગાડ્યું બધું, એ તમે ઉપાધિ થાય એનું નામ આ જવાનું કહેવાય. શું માગરી કચરા નથી ત્યાં પોતે આરોપ કર્યો, હું છું આ જે છે પોતે જાણતા નથી, અને જે હું છું આ છું એમ કે આરોપ થયું બધા દોષડે. એમ કે ચૌદમા ગુંઠાણે જ્યાં સુધી ના પહોંચીએ, જ્યાં સુધી ચૌદમા ગુણ સ્થાનકે ના પહોંચીએ ત્યાં સુધી તો બધું અડે જ ને. ના ચૌદમા ગુંઠાણા ઉપર નહીં, આવો અમે અડતું નથી. આપણે બધા શું અડતું, કર્મ બંધાય નહીં ને, એક બે અવતાર જ કર્મ બંધાય. કર્મ બંધાય નહીં, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, કોર્ટ જાય તો કશું ના થાય, પછી શીખ થાય ગયા. ચૌદમા ગુંઠાણા ઉપર એવું કઈ લખ્યા બી નથી, ચૌદમું ગુંઠાણું તો મોકલું છે એ જ્ઞાન થયા પછી શું છે. બારમું ગુંઠાણું જોયેલું છે બધે, ક્ષીણ બહુ ગુણસ્થાન બહુ તેનો ક્ષય થઈ ગયો. સારું કામ થાય ને એમને થાય કઈ, હજી એક બે અવતાર બાકી રહે, કારણ કે સીધું મોક્ષ થાય નહીં. એટલે અહીંથી મહાવીર ક્ષેત્રમાં જન્મ થઈને પછી તીર્થંકર ના દર્શન કરીને પછી મોક્ષ થઈ જાય. શોધમાલ માં થાય નહી, પોતાને ના થાય, અમને થાય, રગલી ને થાય, અમને ના થાય. ચિંતા બહુ થાય છે, ધર્મ જ બંધાય નહીં. જ્યાં સુધી હું હંસાતી છું ત્યાં સુધી કર્મ બંધાય. અત્યારે હું અભય વિજય મહારાજ છું તો હજી બંધાય કરે, હું આમ છું રામ છું ત્યાં બંધાયા કરે. જ્યાં સુધી હું છું હું આત્મા પેવું ભાન ના થાય ત્યાં સુધી બધું બંધાયા કરે. આત્મા પેવું ભાન થવું જોઈએ, મોડે બોલબોલ કરે ના થાય, એ ભાન થવું જોઈએ. એ ભાન થાય તો આ ભાન ઉડી જાય. દેહ નું ભાન છે, દેહાદ્યાસ તૂટી જાય અને પોતાનો આત્મા નું ભાન થઈ જાય. દેહાદ્યાસ ત્યાં સુધી છે, આ બધા એક કલાક માં પ્રાપ્તિ કરી છે. બધું ડ્રાઈવે જ્ઞાની પુરુષ જ્ઞાન અજ્ઞાન નું ભેદ જ્ઞાન થી જુદું પાડી દે. ભેદ વિજ્ઞાન થી આત્મા ના અંતર બે જુદા પાડી દે, એટલે પછી આત્મા એકલો જ રહે. પેલું જુદું રહે, પેલું જુદું. જેમ દહીં માંથી વલોઈએ અને મખણ કાઢી દઈએ, પછી એ મખણ છાશ માં નાખીને વલોઈ વલોઈ કરીએ તો પણ છાશ ને મખણ એકાકાર ના થાય. પછી શું કરે? ચાલતો દવા જોઈએ છે તો આ છે, અને કાયમ ની દવા જોઈએ છે તો એ તમે કઈક કેરી લાવે ત્યારે એ કાયમ નું સાધન. એક બે અવતાર બાકી રહે, અહીં જ મોક્ષ થઈ જાય. પણ અહીં મોક્ષ થઈ જાય, અહીં ગારો દે અપમાન. વિમદે કહ્યું છે ને કે અત્યારીમાં મોક્ષ છે. હા, જો મોક્ષદાતા મળે તો મોક્ષ છે, અને મોક્ષદાતા ના મળે તો કરોડો અવતાર. કરોડો અવતાર પણ પોતાની દ્રષ્ટિએ ભટકે એ કશું હોય નહીં. દ્રષ્ટિ ફરે ના જોઈએ. જે સંસારી દ્રષ્ટિ થઈ ગઈ છે, જે ત્યાગી દ્રષ્ટિ થઈ ગઈ છે, એ દ્રષ્ટિ ફેરવી આવે ત્યારે હોય. આત્મદ્રષ્ટિ આત્મ સન્મુખ કરી આપે. આ તો સંસાર સન્મુખ છે, ઘટના સન્મુખ છે. ક્યાં છે ઘટના સન્મુખ? ત્યારે આત્માને સન્મુખ થાય ત્યારે શું કરે થાય. ત્યાંથી દ્રષ્ટિ ફેરવી આવે નહીં, ત્યાં સુધી વળે નહીં. દ્રષ્ટિ ફેરવી હોય તો કેરિયર ને, નહીં તો આ અમે કદી કરીએ નુકસાન કરીએ. તું રોજ કરો ને તો બહુ શાંતિ, બહુ આનંદ છે. ને કર્મ બધા ધીમે ધીમે હોય છે, કરો તો. કારણ કે અત્યારે અમે બોલાવી અમે બોલવાનું કહીએ નહીં, કે ભૂખ્યો માણસ ને જમવાનું આપીએ તો કેટલી વાર લગાડે? બહુ વાર લગાડે. ભૂખ લાગેલ નહી તારે? ભૂખ છે એટલે તો અહીં આવ્યા. ભૂખ છે એટલે તો અહીં આવ્યા અમે. ના, એ ભૂખ ને લઈને આયા ખરા, પણ ખરી ભૂખ નથી લાગી. ખરી ભૂખ તો હા, અમે દેખાડીએ છીએ ઉપાય, એ પકડી દે. અમે ચાર ઉપાય દેખીએ, અમારે કઈ લેવા દેવા નથી. અમારે તમે અમારો કામ શું છે? 73 વર્ષે હું જે સુખ પામે છે, લોકોને કમાડવા માટે જ મારું દિન રાત 10 કલાક નોકરી હોય છે મારી. અને મોક્ષે જાઉં છું, સીધો લઈ જવા. તો બે અવતાર પછી જવાય, એક અવતાર થી છે. ડાયરેક્ટ સંકેત છે આ બધા સાથે માં ના લખ્યું છે. ડાયરેક્ટ સંકેત હોય નહીં ત્યાં સંસારમાં રહીને ચિંતા બંધ ના થાય. ચિંતા સાધુઓ બંધ નહીં થતી, ત્યાગીઓ બંધ થતી. મારું બસ તોડી નાખ્યું.